પાવર ભરાવો અને ખાલી થવો એ પોતાની શક્તિ થી એ સમજાવો છે. બરોબર, હા, એ પોતાની શક્તિ થી ભરાવું, પૂરણ થવું અને ગલન થવું એ પોતાની પોતાની શક્તિ થી. પણ કઈ વસ્તુ હોય તો ને ભરવાની વસ્તુ હોય, શરણાર નથી કોઈ, સ્વયં ભરાય છે એવું, અને સ્વયં ગલન થાય છે એનો સ્વભાવ જ છે. પૂરું ગલન સ્વભાવ અમે વચ્ચે કોઈની જરૂર નથી, એજન્ટ ની મરી જાય પછી તો પછી અહંકાર નો ભાગ શું અમારે? અહંકાર, અહંકાર શું કરે છે? અહંકાર, અહંકાર તો અહંકાર જ કરે છે. અહંકાર કશું કરતો જ નથી. એની પૂતગલ એમ મેરે પાવર ભરાય છે અને અહંકાર કશું ના ભર્યું. આપડે બંધ કેવી રીતે પડે છે? આપડે બંધ કેવી રીતે પડે છે? બંધ બંધ કેવી રીતે પડે છે? બંધ પડે છે ને બંધ અહંકાર કરશે. જેને અહંકાર કર્યો તેને બંધ પડ્યો. અને એને બંધ પડે છે એટલે શું સ્થિતિ શું થાય છે? ઉભી શું થાય છે? એવું કેવું? એની અસર તો પરમાણુ ઉપર જ થાય છે ને દાદાજી? એ કે છે કે બંધ પડ્યો એટલે સ્થિતિ શું થાય છે? એની અસર પરમાણુ ઉપર જ થાય છે ને. બંધ પડ્યો એટલે બંધ પડ્યો એટલે પરમાણુ ઉપર જ અસર થાય છે ને. પરમાણુ બંધ પડે તો એને બંધ વાળાની સ્થિતિ પોતે બંધાયો. પોતે કોણ? આપણે આપણે શું કહીએ છીએ દાદાજી કે જયારે કર્મ સન્મુખ થાય એટલે એ બંધ તૂટવાનો હોય ત્યારે આપણને પરમાણુઓ જ એનું ફળ આપે છે ને. પરમાણુઓ બંધ બંધ પડ્યો પછી પરમાણુઓ જેની ફળ આપે છે ને. બંધ પરમાણુ ફળ આપે છે અને મુક્તિ છૂટા થાય છે. પરમાણુ ફળ આપે છે. અહંકાર કરે છે એટલો અહંકાર કરે છે એનું ફળ મળે છે. હું કરું છું એટલે કામ કરું છું. એને જે માન્યતા તે રોંગ બિલીફ, એ રોંગ બિલીફ. અહંકાર એમ કે હું કરું છું એટલે આ ચાર્જ થાય છે ને. પરમાણુ ચાર્જ થાય છે ને. અહંકાર કે છે હું કરું છું એટલે ચાર્જ થાય છે ને. અહંકાર હું કરું છું તેનાથી પરમાણુ ના પાવર પરમાણુ તે રૂપે ઘડાય છે. નહીં તો એ તો ઘડવાનો સ્વભાવ જ છે. એ બીજી રીતે ઘડાતા હોય, બીજી રીતે ઘડાતા હોય. પણ આ હું કરું છું એમ એટલે તે રીતે ઘડાય છે. એ રીતે એ રીતે ઘડાય પછી ડિસ્ચાર્જ થાય. પછી ડિસ્ચાર્જ થાય ઘડાતી વખતે હું કરું બોલે ડિસ્ચાર્જ થતી બોલે ચાલે નહી. પછી એટલે ટૂંકામાં એ પરમાણુ ની અહંકાર પરમાણુ ની પ્રક્રિયામાં થોડો ફરક પડે. ઘર કરતી વખતે અહંકાર વિસર્જન માં અહંકાર અહંકાર વિસર્જન માં પછી બૂમો પાડે મને માયડો થયો છે. પછી બૂમ પાડ્યા છો કોને કર્યો થયો છે? કેમ કર્યો નહીં એમ કેતો પ્રત્યાઘાત થયો છે? પ્રત્યાઘાત કર્યો મેં કે થયો છે કે છે? કર્યો છે એમ નથી કેતું. કર્યો છે એમ કેતું નથી. ક્યાં ડાયા છે? બોલવા માં તો ડાયા બધા છે, સમજવા માં ડાયા નથી. પછી ગુંચવાડો ગુંચવાડો ગુંચવાડો જ છે દાદા. કેટલો બધો ગુંચવાડો માણસ નું થયેલું નહીં તો મુંબઈ શહેર માં કોઈ સુધી ના હોય. સુધી આટલા ગુજવાડામાં આમાં મુક્ત પુરુષ છે સુખી હોય, એને મુક્ત ના ફોલો હશે, સુખ્યા જોડે બેઠા એટલે સુખ્યા થઈ. હા સુખ્યા થઈ અને સુખ અનુભવ થાય છે. બેન ને સુખ્યા થયું છે ને તમારે જોડે બેઠા તારે સુખ લાગે છે નહીં અંદર શાંતિ આ નથી. ભગવાન ની ઈચ્છા થઈ ને ભગવાન દુનિયા રચી જો ઈચ્છા થઈ તો આગળ ભિખારો ના કહેવાય તે ભગવાન ની બાબત માં લોકો આમાં બુદ્ધિ નહીં વાપરતા. અને હું તો કહી દઉં ઈચ્છા થઈ મારે ભિખારો. કેટલાક લોકો કે છે ભગવાન લીલા છે, આ તો લીલા કરે છે રામ લીલા નો સરી જાય. લીલા વિલા હતી ત્યારે વિજ્ઞાન છે. અને આ લોકો એ વિભાવ સમજ્યા તો વિભાવ ને વિરુદ્ધ ભાવ સમજી શું થાય સમજાવી એ જાય બીજા. સૂર્ય અને દરિયો બે ભેગા થયા એટલે વિશેષ ભાવ ઉત્પન્ન થયો વરાળ નો. એ બે છૂટા પછી વિશેષ ભાવ બંધ થઈ ગયો. સારી વાત છે. સૂર્ય કહે છે મેં પરાળ કરી એમ કે દરિયો શું કે ને તું શું કરવાનો હતો કે મારી હૈયાતી જોરાળ થાય ને હું છું મારી હાજરીથી જોરાળ થાય હું ના કરી આ કે હું છું તો થાય હું ના હોઉં તું તારમ શું કરવાનું છે એટલે બે કેન્સલ થઈ જાય છે બંને કેન્સલ થઈ જાય છે. સૂર્ય ની હાજરી થી પાણી ની વરાળ થાય છે એમાં પાણી એકલું જ ક્રિયાકારી બનતું હોય છે. સૂર્ય ની હાજરી એટલે કે પ્રકાશ ને કશી અસર થતી નથી તો આમાં ચેતન ને આપે કહ્યું ને કે પૂતગલ સક્રિય હોવાથી અને અસર થાય છે તો એ શું છે અને કયા પ્રકારની અસર થાય છે? એમ કે છે કે આપણે પેલી વાત કરી ને કે સૂર્યનારાયણ ની હાજરી થી પાણી છે તો ગરમ થાય છે આમાં એમાં સૂર્યનારાયણ ને કઈ અસર નથી થતી અને એવો એ સિમિલી માં પછી આમાં કહ્યું કે એમાં સૂર્ય ને અસર નથી પ્રકાશ ને પણ અસર નથી એવું અને ખાલી પાણી જ ગરમ થાય છે એટલે પાણી ને અસર થાય છે વરાળ થાય છે બધી અસરો થાય છે એવી રીતે આમાં આત્માની હાજરી થી આજે ઉદ્ગર સક્રિય થાય છે ને એની અસર આત્માને પહોંચે છે એ આપે કહ્યું તો એ કયા પ્રકારની અસર આત્માને પહોંચે છે? આત્મા અસર નહીં પહોંચે ઉદ્ગર ના જ અસર પહોંચે આત્મા અસર પહોંચી નથી તો માના છે મને એવું થયું એવું થયું જ નથી. આત્મા અસર પહોંચે જ નહીં દાદા માન્યતા ઉભી થઈ ને કે મને અસર થાય છે તો એ કોને અસર એ તને નહીં રેતી તને નહીં પ્રશ્ન પૂછ્યો પાછો અવિરોધાભાસ છે એને જુદા જુદા એંગલ થી ફોડ પડે એવું જોઈએ. કોઈ પણ વસ્તુ અવિરોધાભાસ હોય એટલે ફૂલ સ્ટેજ કહેવાય છે સિદ્ધાંત કહેવાય છે. શું કહેવાય છે? આ સિદ્ધાંત આ ગણાય છે. અને ભગવાન આ જે અનેકાંત માં આવ્યું સિદ્ધાંત છે ને, એ સિદ્ધાંત એકબીજા દયા કરવાનું કે, અને એકબીજા એ દયા એ બંધન થશે એમ કે. બે જગ્યા એ જુદી જુદી વાત હોય, બંને બાજુ જુદી જુદી વાત કરે. દયા એ ધર્મ મુખ્ય ગુણ છે, એ બધું દયા થી બંધન છે. અપેક્ષા બદલાની ને દાદાજી, અપેક્ષા બદલાની ને એ જોવાનું નથી. આખું સિદ્ધાંત શું કે છે, સિદ્ધાંત એ તો ફેરફાર થવાનું છે. પણ દાદાજી આપણો સિદ્ધાંત એટલે પહેલા પાન થી આટલો પાન માં સુધી એને હેલ્પિંગ જ કરશે. આવી રહ્યો હા, તો અમુક વખત તો અત્યારથી ઘણું કામ ના, અમુક વખત તો ઘણું નહીં કામ. એ તો પછી દાદાજી વ્યવહાર અને નિશ્ચય ની વાત થઈ ને, એમાં દયા કરવી એ વ્યવહાર ની વાત છે, દયા નો બંધ પડે નિશ્ચય ની. આને શાસ્ત્રી કહ્યું ભગવાન સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત પછી બધી મજા તો આવે છે. નિવેડો તો આવી ગયો છે, સંપૂર્ણ નિવેડો આવે ત્યાં સુધી ની આપડી વાતો છે. જગત ના લક્ષ્મણ કેવી રીતે માન્યા નો સીતા લક્ષ્મણ સીતા છે એક વાસ્તિક છે, અને છતાં એની બુદ્ધિ ને કાઢતું નથી. એક મને નહીં તો બુદ્ધિશાળી ક્યાં ના તોડી નાખે. લક્ષ્મણ નથી આવતું કારણ કે બુદ્ધિવાળી આવે છે દાદા. બુદ્ધિવાળી પેલા બોધી વાળા મને કહેતા હતા આખું જગત ને ક્રમિક જ્ઞાન છે, તમે આક્રમ મૂકશો છો તેથી આખા જગત નો વિરોધ વાળી લેશો. વિરોધ વાળવા માટે જ આ કરું છું. હા બરોબર છે, વિરોધ તો થાય જ દેખીતી વાત પ્રાણલાલ બેન મજા આવશે કે નહીં લાગે પડી જાય કે નહીં. હા બરોબર, એ તો અમને લાગે ક્યારે પડે, એ તો આ હતા એટલે લાગે પડ્યું. ના ના એવું કઈ નહીં, બાકી રાખ્યું છે સંપૂર્ણ વાળ છે, સંપૂર્ણ છે. લાભ ઉઠાયો આવે તમે વળી તરીકે તાપમાન તમે દર્શન આપો છો. તમે બહુ બહુ પાકા છો, ક્યાંથી બંધાવો નહી છતાં વિતરાગ એવા હતા બધા. પહેલેથી દાદા કે છે વિતરાગ પાકા સૌથી પાકા. અને દાદા પાકા ન હોય તો વિતરાગ ન હોય, પહેલી વાત છે. આ બધા કાતા જ બંધાય છે, વિતરાગ વાણી વિના કવર નો ઉપાય, કવર ને કોઈ ઉપાય, છૂટવાનો માર્ગ હોય તો વિતરાગ ની વાણી છે, ઉપાય નથી બીજો કોઈ. જય સત્યાન ઠાકોર, આવો વિતરાગ વાણી છે, વાણી વિતરાગ વાણી સાંભળી પછી. આ બધી વિતરાગ વાણી કહેવાય, આ બધી જે સાંભળો છો. દીપક પૂછે છે કે આ વિતરાગો ની પકાઈ તમે આ એક કયા બધી બધી બાજુ ની ક્યાં ક્યાં પકાઈ હોય છે બધી કહો. પાકા બધા કઈ કઈ કઈ જગ્યાએ વિતરાગ રહે છે તો પકાઈ શેમાં હોય છે? વિતરાગો ની પકાઈ શેમાં હોય છે? પોતાનું હોમ ડિપાર્ટમેન્ટ માં ધારણદારી કરવી એ ની પકાઈ. અને બહાર નું જે લૂંટાતું હોય લૂંટાવા દે, જ્યાં પાકે નથી. ટૂંકી વાત છે, જ્યાં પાકે નથી, જ્યાં આ લોકો ને પાકે છે ત્યાં એમની પાકે છે નહી. બહાર લૂંટાતું હોય લૂંટાવા દે, પછી પોતાના ઘરમાં લૂંટાવાનું. જગત ના લોકો પોતાના ઘરનું લૂંટાવીને બહાર લૂંટાવા નહીં દેતા, શું કરે એવું તું કઉ? તમે મારવા ફરી ગયા છે, અમારે ઘરનું લૂંટાવીએ અમે મારવા ફરી ગયો છે, અમે અમારું ઘરનું લૂંટાવીએ. એમ કે ગાડા છે કે શું કેવા માંગે છે સમજે ના પડે ને. પાકા એ પગલ માં પાકા એ પાકા જ ના કહેવાય. ભૂતગલ માં પાકા એ કાળી જ કાતા, એ જ કાચા ભૂતગળ માં આવ્યા એટલે ભૂતગળ માં પાકા આમાં કાચા એમ. આત્મા માંથી ભૂતગળ માં આવ્યા એટલે ભૂતગળ માં પાકા એ આત્મા માં કાચા, ભૂતગળ માં કાચા આત્મા પાકા. એની ઉપાધિ આવી પડી ને, જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી કરે છે, પછી ના ગમે ત્યાં પાછો ફરે. કે બધી વાત જવાબ નથી, હવાર ચાકી લીધા પછી કે જવાબ નથી. પછી કોઈને કે ગામમાં છૂટા એવું છે કે રસ્તો મળી આવે આખી બધી જેવા દેખાય દે પોતાનો આનંદ હોય ને. એમાં પોતાનો આનંદ હોય. પેલા ભૈયા હતા, ભત્રીજા હતા, જોતા નહી આવો આવો તો આનંદ ને જોયો નથી કોઈ જગ્યાએ. હીરો રવા દે ને કાસ લે, બરોબર શું છે તકે એકાંત કેવું પડે, બાકી ખરેખર એકાંત નથી ને. એકાંત બરાબર છે, કેવું પડે તું દેખાવ પણ બાર 4:83 સાંજે ભરતી ક્રીડા મંદિર હોલમાં વડાલા. દાદા જેમ જ્ઞાન આપે છે એક કલાક જ્ઞાન આપે છે, જ્ઞાન ની ક્રિયા કરે છે, એમ શ્રીમદ જ્ઞાન આપતા હતા? શ્રીમદ એવી રીતે જ્ઞાન આપતા હતા કોઈને? જ્ઞાન આપવાનું, ક્રમિક માં આપવાનું, રોજ રોજ રોજ બુદ્ધિ હોવી જોઈએ સાથે. નહી પેલા ચાર એમના જે સુદાક્ષણ ભાઈ ને બીજા ચાર જણા હતા ને, એ જ્ઞાન ને ફાયમા તેમ કે છે, એટલે દ્રષ્ટિ આપે, બરોબર. પણ એના માટે કોઈ ક્રિયા પ્રક્રિયા કરવાની હોય નહી, દ્રષ્ટિ આપે કૃપા એકદમ ના શબ્દો થી વર્ણન કરી અને પછી એમ કૃપા આવશે. ક્રિયા છે ને અહંકાર શુદ્ધ કરતા અહંકાર શુદ્ધ થઈ જાય ત્યારે આપ જે જ્ઞાન આપો છો તે સ્થિતિ તે વખતે આવે, તે વખતે આવે. પણ બધું શુદ્ધ થયેલું એટલે બહુ ઊંચી સ્થિતિ હોય. હા દાદા બરોબર, આપણી કરજ મટી જ નહીં અને મટી જ નહીં એટલું શું. હા બરોબર, બીજી ભાગભેડ પડે તો પાર ના આવે, કરી વાત. કે આપ જે જ્ઞાન આપો છો એમાં કેટલાક લોકો તો સમજણ પૂર્વક લે છે અને કેટલાક લોકો સમજણ અને શ્રદ્ધા બંને થી લે છે, સમજણ અને શ્રદ્ધા બંને થી લે છે, અને કેટલાક તો એ સિવાય એમ જ બેસીને જ્ઞાન લઈ જાય છે, ક્રિયા ક્રિયા એ રીતે ક્રિયામાં બેસે છે. તો એમને કેવો લાભ થાય, કેવી રીતે લાભ તો બધાને થાય પણ વધતો ઓછો થાય? પેલા ને અહીં અક્કલવાળાની જરૂર નથી, પોલીસ લેટ હોય તમારી પોલીસ એમનો કહેવાનો મતલબ જુદો છે. એમ કે છે કે દાદા નું જ્ઞાન શું છે કેમ છે એ બધું સમજીને પછી બેસીને લે, અને પેલો સમજ્યા વગર જ બેસીને લે, એમાં એમાં કઈ ફરક ખરો? એમ વધારે ફાયદો થાય. બઉ સારી રીતે મોક્ષ મળે એ તો નિયામિત થઈ જાય કે એવી રીતે ઇન્ફોર્મેશન સાંભળ્યું હોય, બીજું બધું સાંભળ્યું હોય તો કે એવા કોઈ સ્ટેજે મળે છે એવું નિયામક થાય. એકદમ કરણ જેવું મળ્યું હા એ રીતે કરવાનું તો જો સામાન્ય કેવી રીતે કે એકદમ શ્રેષ્ઠ રીતે પછી બહુ અવતા. પુષ્પાબેન કે છે કે આપે અમને જ્ઞાન આપ્યું એટલે અમારો મોક્ષ તો થવાનો જ, પણ જોડે જોડે એવું નિયાણું થઈ જાય કે મોક્ષ તો મળવાનો, મોક્ષ તો બરાબર છે પણ આવો સામાન્ય કેવડી થઈને મોક્ષે નથી જવું, પણ આમ તીર્થંકરો જેવી રીતે ગયા એવી રીતે જવાય એવું નિયાણું થઈ જાય તો, કે પછી બહુ અવતાર લેવા પડે? એમને મોક્ષ લેવા કરતા તીર્થંકર જેવું થઈને પછી જઈએ તો આમ લાઈન માં ઉભો રહ્યો તો કેટલા અવતારો થઈ જાય? કલ્યાણ ની ભાવના હોય તો એમ થાય ને દાદા, કલ્યાણ કરવું છે એવી ભાવના હોય, આપડે આપડે મોક્ષ હા પોતા પૂરતું હમણાં જોઈ લેવું, પછી થવાનું હોય તે થાય. પણ દાદા કલ્યાણ ની ભાવના રાખવાની કે ફક્ત રાખવી જોઈએ ને? આપણું કલ્યાણ છે. હા હા બરાબર, કલ્યાણ ની ભાવના એ જ આપણું કલ્યાણ છે, એ જ આપણું કલ્યાણ છે. અમારે કેમ કરી મારાથી લાભ થાય અને એક ધ્યાન પામે એવું મહેનત કરીએ તો એ બધું આપણું જ કલ્યાણ કરીએ. હવે એ તો બરાબર લાગે છે કે પરમાર્થે જ સ્વાર્થ છે. હીરા તસુ ત્યારે સમજાવશો એટલે સમજાવે ભરત ને હરીશા ભવન માટે અજ્ઞાને વિશે. અત્યારે બધું આ બહુ પ્રશ્નો ને જ પૂછતા છે. બેને પેલા પ્રશ્ન પૂછ્યો હશે કે ભરત ને હરીશા ભુવન માં કેવળ જ્ઞાન થયું એ વિશે જરા કહો. ત્યારે આ બધા બહુ પ્રશ્નો પૂછાતા હતા એટલે આપે કહ્યું કે નિરાંતે કહીશું, એટલે અત્યારે નિરાંતે કોઈ પૂછતું નથી એટલે આજે જરા સમજાવો ભરત ને, ભરત ચક્રવર્તી ને હરીશા ભવન માં કેવળ જ્ઞાન થયું એ વિશે જરા સમજાવો. એમ હરીશા ભુવન માં એક ભરત ના જેટલા હરીશા હોય એટલા દેખાય ભરત. હા હા દેખાય બધા ભરત. હા વીટી દેખાતી હતી, એ વીટી નીકળી પડે દેખી એટલે મનમાં એમ થયું કે આ આગળ કેમ આવી દેખાય છે, એ તરફ દેખાતી હતી. બીજી બધી વીટી હતી પણ એક નીકળી પડેલી અડવી દેખાય છે. પછી એમને વિચારે ચડ્યા કે આને લીધે આ સારી દેખાતી હતી, આને લીધે સારી દેખાતી હતી, આ વીટી લીધે આ બે સારો દેખાતો. વીટી ના કારણે આંગળી સારી દેખાતી હતી કે કેમ દેખાતી? હા એમ કરતા કરતા એ વિચારે છે ને તે કેવ જ્ઞાન પામી ગયા. દેહની કિંમત જ નથી એવું સમજાયું ત્યારે. દેહની કિંમત નથી, દેહ ને રૂપાવો છે જ નહીં. આ તો આ તો વીટી લીધે રૂપાવો દેખાય છે, તો કપડા ના લીધે દેખાય છે. એ જે ભ્રમણા હતી નીકળી ગઈ, ભ્રમણા નીકળી ગઈ અને જે હા ઘર સુધી ગયો ત્યારે તૈયાર થઈ ગયો, તૈયાર થયેલા હતા ભૂમિકા સમ્યક તૈયાર સમ્યક થયો હતો અને તે અક્રમ માર્ગ નો હતો. અક્રમ માર્ગ નો હતો બેઠે ને બસ શું છે કે પાછું પૂછે છે કે પ્રતિષ્ઠિત આત્મા પણ વિતરાગ થઈ શકે? પાવર આત્મા વિતરાગના ગુણો આવે વિતરાગ હોય નહીં. જે છે એ બધી જ ઈશ્વરની સર્જેલી છે, તો પછી આ ભેદભાવ શા માટે? ભગવાન ના આપણે બધા બાળકો છીએ, ઈશ્વર ની સર્જેલી આ સૃષ્ટિ છે, તો પછી એમાં આ બધા ભેદભાવ શા માટે? તો પછી આ બધું જે દેખાય છે એ ઈશ્વર નું સર્જન નથી? ઈશ્વર નું આ સર્જન નથી? ઈશ્વરે સર્જન કર્યું હોત ને તો કુંભાર કહેવાય, કુંભાર થાય. તમારે વાસ્તવિક જાણવું છે કે લૌકિક જાણવું છે? કહો મને. વાસ્તવિક ના, લૌકિક હતા જાણેલું તમે, ઈશ્વરે બનાવ્યું તમે જાણેલું છે, પણ વાસ્તવિક તમારે જાણવું છે. તો વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, પઝલ વૈજ્ઞાનિક બીજું રહેલું છે. અને ભગવાન કઈ વસ્તુ નથી, ભગવાન તો તમારું સ્વરૂપ છે. શું છે? જીવ માત્ર નું સ્વરૂપ છે. શું છે? બાહ્ય વસ્તુ નથી.